વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 42મો સર્ગ. સુગ્રીવે પશ્ચિમ દિશાના સ્થાનોનો પરિચય આપતા સુષેણ વગેરે વાનરોને ત્યાં મોકલવા. દક્ષિણ દિશા તરફ વાનરોને મોકલ્યા પછી રાજા સુગ્રીવે તારાના પિતા અને પોતાના સસરા સુષેણ નામના વાનરની પાસે જઈને એમને હાથ જોડીને પ્રણામ કર્યા અને કંઈક કહેવાનો આરંભ કર્યો. સુષેણ મેઘ જેવા કાળા અને ભયંકર પરાક્રમી હતા. એમના ઉપરાંત મહર્ષિ મરીચિના પુત્ર મહાકપિ અર્ચિષ્માન પણ ત્યાં ઉપસ્થિત હતા, જે દેવરાજ ઇન્દ્ર જેવા તેજસ્વી તથા શૂરવીર શ્રેષ્ઠ વાનરોથી ઘેરાયેલા હતા. એમની કાંતિ વિનીતાનંદન ગરુડ જેવી હતી. એ બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન હતા. એમના સિવાય મરીચિના પુત્ર મારીચ નામના વાનર પણ હતા, જે મહાબળી અને અર્ચિમાલ્ય નામે પ્રસિદ્ધ હતા. એ સિવાય બીજા પણ કેટલાય ઋષિકુમારો હતા, જે વાનર રૂપે ત્યાં બિરાજમાન હતા. સુષેણના સાથે એ બધાને સુગ્રીવે પશ્ચિમ દિશા તરફ જવાની આજ્ઞા આપી અને કહ્યું, કપિવરો, તમે બધા 2 લાખ વાનરોને લઈને સુષેણજીની આગેવાની હેઠળ પશ્ચિમ દિશામાં જાઓ અને વિદેહનંદિની સીતાની શોધ કરો. શ્રેષ્ઠ વાનરો, સૌરાષ્ટ્ર, બાહલિક અને ચંદ્રચિત્ર વગેરે દેશો, અન્ય સમૃદ્ધશાળી તથા રમણીય જનપદો, મોટા મોટા નગરો તથા પુન્નાગ, બકુલ અને ઉદાલક વગેરે વૃક્ષોથી ભરપૂર કુક્ષી દેશમાં અને કેવડાના વનોમાં સીતાની શોધ કરો. પશ્ચિમ તરફ વહેનારી શીતળ જળથી સુશોભિત કલ્યાણમય નદીઓ, તપસ્વીઓના વન અને દુર્ગમ પર્વતોમાં પણ તમે સૌ વિદેહકુમારીની શોધ કરો. પશ્ચિમ દિશામાં મોટાભાગે મરુભૂમિ રણપ્રદેશ છે. બહુ જ ઊંચી અને ઠંડી શિલાઓ છે તથા પર્વતમાળાઓથી ઘેરાયેલા ઘણા દુર્ગમ પ્રદેશો છે. એ બધા જ સ્થાનોમાં સીતાની શોધ કરતા આગળ વધીને પશ્ચિમ સમુદ્ર સુધી જજો અને ત્યાંના દરેક સ્થાનનું નિરીક્ષણ કરજો. વાનરો, સમુદ્રનું જળ તિમી નામના માછલા તથા મોટા મોટા ગ્રાહો મગરોથી ભરેલું છે. ત્યાં બધી બાજુ તપાસ કરજો. સમુદ્ર કિનારા પરના કેવડાના કુંજોમાં, તમાલના ઉપવનોમાં તથા નાળિયેરના વનોમાં તમારા સૈનિક વાનરો સારી પેઠે વિચરશે. ત્યાં તમારે સીતાની શોધ અને રાવણના નિવાસસ્થાનની તપાસ કરવી જોઈએ. સમુદ્ર કિનારા પરના પર્વતો અને વનોમાં પણ એમને શોધવા જોઈએ. મોરબી પતન, મોરબી તથા રમણીય જટાપુરમાં અવંતી, આ અવંતી પૂર્વ દિશાના માર્ગમાં જણાવેલી અવંતીથી ભિન્ન છે, કારણ કે આ પશ્ચિમ દિશાની અવંતી અલગ છે, તથા અંગલે પાપુરીમાં અજાણ્યા વનમાં તથા મોટા મોટા રાષ્ટ્રો અને નગરોમાં સર્વત્ર ફરીને પત્તો લગાવજો. સિંધુ નદ અને સમુદ્રના સંગમ પર સોમગીરી નામનો એક મહાન પર્વત છે, જેના 100 શિખરો છે. એ પર્વત ઊંચા ઊંચા વૃક્ષોથી ભરચક છે. એની સુંદર ટોચ પર સિંહ નામના પક્ષીઓ રહે છે, જે તિમી નામના વિશાળકાય માછલાને અને હાથીઓને પણ પોતાના માળાઓમાં ઉપાડી લાવે છે. સિંહ પક્ષીના એ માળાઓમાં પહોંચીને એ પર્વત શિખર પર ઉપસ્થિત થયેલા જે હાથી છે, તેઓએ પાંખો ધરાવતા સિંહ પક્ષીથી સન્માનિત થવાના કારણે ગર્વનો અનુભવ કરી મનોમન સંતુષ્ટ થાય છે. તેથી મેઘોની ગર્જના જેવો અવાજ કરતા એ પર્વતના જળભર્યા વિશાળ શિખર પર ચારે બાજુ વિચરે છે. સોમગીરીનું ગગનચુંબી શિખર સુવર્ણમય છે. એના ઉપર વિચિત્ર વૃક્ષો શોભી રહ્યા છે. ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા વાનરોએ ત્યાંના બધા સ્થાનોને સિદ્ધતાપૂર્વક સારી પેઠે જોઈ લેવા જોઈએ. ત્યાંથી આગળ સમુદ્રની મધ્યમાં પારિયાત્ર પર્વતનું સુવર્ણમય શિખર દેખાશે, જે 100 યોજનના વિસ્તારવાળું છે. વાનરો એના દર્શન અન્ય લોકો માટે ઘણા અઘરા છે. ત્યાં જઈને તમારે સીતાની શોધ કરવી જોઈએ. પારિયાત્ર પર્વતના શિખર પર ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા ભયંકર અગ્નિ જેવા તેજસ્વી તથા વેગવાન 24 કરોડ ગંધર્વો નિવાસ કરે છે. એ બધા જ અગ્નિની જ્વાળા જેવા પ્રકાશમાન છે અને બધી બાજુથી આવીને પર્વત પર એકત્રિત થયા છે. ભયંકર પરાક્રમી વાનરોએ એ ગંધર્વોની બહુ નિકટ ન જવું, એમનો કોઈ અપરાધ ન કરવો અને પર્વત શિખર પરથી કોઈ ફળ ન લેવું, કેમ કે ભયંકર બળ પરાક્રમ ધરાવતા અને ધીર મહાબળવાન વીર ગંધર્વ ત્યાંના ફળ મૂળાદિની રક્ષા કરે છે. એમના પર વિજય પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે. ત્યાં પણ જાનકીની શોધ કરવી જોઈએ અને એમનો પત્તો લગાવવા માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાકૃત વાનરના સ્વભાવનું અનુસરણ કરનારા તમારા સેનાના વીરોને એ ગંધર્વથી કોઈ ભય નથી. પારિપાત્ર પર્વતની પાસે જ સમુદ્રમાં વજ્ર નામનો એક બહુ ઊંચો પર્વત છે, જે વિવિધ પ્રકારના વૃક્ષ લતાઓથી છવાયેલો દેખાય છે. એ વ્રજગીરી વેદુર્યમણી જેવા નીલવર્ણનો છે. એ કઠોરતામાં વજ્રમણી હીરા જેવો છે. એ સુંદર પર્વત ત્યાં 100 યોજન વિસ્તારમાં પ્રસરેલો છે. એની લંબાઈ પહોળાઈ બંને બરાબર છે. વાનરો, એ પર્વત પર ઘણી ગુફાઓ છે. ત્યાં સર્વત્ર પ્રયત્નપૂર્વક સીતાની શોધ કરવી જોઈએ. સમુદ્રના ચોથા ભાગમાં ચક્રવાન નામનો પર્વત છે. ત્યાં જ વિશ્વકર્માએ સહસ્ત્રાર ચક્રનું નિર્માણ કર્યું હતું. સહસ્ત્રાચાર ચક્ર એટલે જેમાં 1000 દાતા હોય એને સહસ્ત્રાચાર ચક્ર કહે છે. ત્યાંથી જ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ પંચજન અને હયગ્રીવ નામના દાનવોનો વધ કરીને પાંચજન્ય શંખ તથા સહસ્ત્રાચાર સુદર્શન ચક્ર લાવ્યા હતા. ચક્રવાન પર્વતના રમણીય શિખરો અને વિશાળ ગુફાઓમાં પણ આમ તેમ વેદહી સહિત રાવણનો પત્તો લગાવવો જોઈએ. એનાથી આગળ સમુદ્રના અગાધ જળભંડારમાં સુવર્ણના શિખરો વાળો વરાહ નામનો પર્વત છે. એનો વિસ્તાર 64 યોજનનો છે. ત્યાં પ્રાગ જ્યોતિષ નામની સોનાની નગરી છે, જેમાં દુષ્ટાત્મા નરક નામનો દાનવ રહે છે. એ પર્વતના રમણીય શિખરો પર તથા ત્યાંની વિશાળ ગુફાઓમાં સીતા સહિત રાવણની શોધ કરવી જોઈએ, જેનો અંદરનો ભાગ સોનાનો દેખાય છે. એ પર્વતરાજ વરાહને ઓળંગીને આગળ જતા એક એવો પર્વત દેખાશે જે આખે આખો સોનાનો છે તથા જેમાં આશરે 10,000 ઝરણા છે. એની ચારે બાજુ હાથી, સુવર, સિંહ અને વાઘ સતત ગર્જના કરતા હોય છે અને પોતાની જ ગર્જનાના પડઘાથી ગર્વમાં આવીને ફરી ગર્જના કરે છે. એ પર્વતનું નામ છે મેઘગીરી, જેના પર દેવતાઓએ લીલા રંગનો ઘોડો ધરાવનાર શ્રીમાન પાક શાસન ઇન્દ્રને રાજાના પદ પર અભિષિક્ત કર્યા હતા. દેવરાજ ઇન્દ્ર દ્વારા સુરક્ષિત ગિરિરાજ મેઘને ઓળંગીને જ્યારે તમે આગળ વધશો ત્યારે તમને સોનાના 60,000 પર્વત મળશે, જે ચારે બાજુ સૂર્ય જેવી કાંતિથી પ્રકાશતા રહે છે અને સુંદર ફૂલોથી ભરેલા આ સુવર્ણમય વૃક્ષોથી સુશોભિત છે. એમના મધ્ય ભાગમાં પર્વતોના રાજા ગિરિશ્રેષ્ઠ મેરુ બિરાજમાન છે, જેને પૂર્વકાળમાં સૂર્યદેવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું. એમણે શૈલરાજને કહ્યું હતું કે જો રાત દિવસ તમારા આશ્રયમાં રહેશે તો મારી કૃપાથી સુવર્ણમય થઈ જશે તથા દેવતા દાનવ ગંધર્વો જેઓ પણ તમારી ઉપર નિવાસ કરશે તેઓ સુવર્ણ જેવા તેજસ્વી અને મારા ભક્ત થઈ જશે. વિશ્વદેવ, વસુ, મરુદગણ તથા અન્ય દેવતાઓ સાયંકાળે ઉત્તમ એવા મેરુ પર્વત પર આવીને સૂર્યોપાસના કરે છે. એમના દ્વારા સારી પેઠે પૂજિત થઈને ભગવાન સૂર્ય બધા પ્રાણીઓની આંખોથી અદૃશ્ય થઈને અસ્તાચળે ચાલ્યા જાય છે. મેરુથી અસ્તાચળ 10,000 યોજન દૂર છે, પરંતુ સૂર્યદેવ અડધા મુહૂર્તમાં 24 મિનિટમાં એટલે કે 1 ઘડીમાં જ ત્યાં પહોંચી જાય છે. એના શિખર પર વિશ્વકર્માએ બનાવેલું એક બહુ વિશાળ દિવ્ય ભવન છે, જે સૂર્ય જેવું પ્રકાશમાન દેખાય છે. એ અનેક પ્રાસાદોથી ભરાયેલું છે. વિવિધ પ્રકારના પક્ષીઓથી વ્યાપ્ત વિચિત્ર વિચિત્ર વૃક્ષો એની શોભા વધારે છે. એ પાસધારી મહાત્મા વરુણનું નિવાસ સ્થાન છે. મેરુ અને અસ્તાચળની વચ્ચે એક સુવર્ણમય તાળનું વૃક્ષ છે, જે બહુ જ સુંદર અને બહુ ઊંચું છે. એની 10 મોટી ડાળીઓ છે. એની નીચેની વેદી બહુ અદ્ભુત છે. આમ એ વૃક્ષ બહુ શોભાયમાન લાગે છે. ત્યાંના એ બધા દુર્ગમ સ્થાનો, સરોવરો અને સરિતાઓમાં આમ તેમ સીતા સહિત રાવણની શોધ કરવી જોઈએ. મેરુગીરી પર ધર્મના જ્ઞાતા મહર્ષિ મેરુસાવરણી રહે છે, જેઓ પોતાની તપસ્યા વડે ઊંચી સ્થિતિને પ્રાપ્ત થયા છે. તેઓ પ્રજાપતિ જેવા શક્તિશાળી અને વિખ્યાત ઋષિ છે. સૂર્યતુલ્ય તેજસ્વી મહર્ષિ મેરુસાવરણીના ચરણોમાં પૃથ્વી પર મસ્તક ટેકવીને પ્રણામ કર્યા પછી તમે સૌ એમને મિથિલેશ કુમારીના સમાચાર પૂછજો. રાત્રિના અંતે પ્રાતઃકાળે ઉદિત થયેલા ભગવાન સૂર્ય જીવ જગતના બધા સ્થાનોને અંધકાર રહિત અને પ્રકાશિત કરીને અંતે અસ્તાચળે ચાલ્યા જાય છે. વાનર શ્રેષ્ઠો, પશ્ચિમ દિશામાં આટલે જ દૂર સુધી વાનરો જઈ શકે છે. એની આગળ ન તો સૂર્યનો પ્રકાશ છે કે ન કોઈ દેશ વગેરેની સીમા છે. તેથી ત્યાંથી આગળની ભૂમિ વિશે મને કોઈ જાણકારી નથી. અસ્તાચળ સુધી જઈને રાવણનું સ્થાન તથા સીતાનો પત્તો મેળવો અને એક માસ પૂરો થતાં જ અહીં પાછા આવી જાઓ. 1 મહિનાથી વધારે રોકાશો નહીં. જે રોકાશે એનો મારા હાથે વધ થશે. તમારી સાથે મારા પૂજ્ય સસરાજી પણ જશે. તમારે બધાએ એમની આજ્ઞાને અધીન રહીને એમની બધી વાતો ધ્યાનથી સાંભળવી, કેમ કે મહાબાહુ મહાબલી સુષેણજી મારા સસરા ઉપરાંત ગુરુજન છે. તેથી તમારા માટે પણ ગુરુની જેમ આદરણીય છે. તમે બધા પણ બહુ પરાક્રમી તથા કર્તવ્યનો નિર્ણય કરવામાં પ્રમાણભૂત વિશ્વસનીય છો. છતાં આમને પોતાના નાયક બનાવીને તમે પશ્ચિમ દિશામાં શોધ કરવાનો આરંભ કરો. અમિત તેજસ્વી મહારાજ શ્રીરામની પત્નીનો પત્તો લાગી જતા આપણે કૃતકૃત્ય થઈ જઈશું, કેમ કે એમણે જે ઉપકાર કર્યો છે એનો બદલો આ રીતે જ વાળી શકાશે. તેથી આ કાર્યને અનુકૂળ બીજું પણ જે કર્તવ્ય દેશ કાળ અને પ્રયોજન સાથે સંબંધ ધરાવતું હોય એનો વિચાર કરીને તમે બધા એ પણ કરજો. સુગ્રીવની વાતો સારી પેઠે સાંભળીને સુષેણ વગેરે બધા વાનરોએ વાનરરાજની અનુમતિ લઈને વરુણ દ્વારા સુરક્ષિત પશ્ચિમ દિશા તરફ ચાલી નીકળ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 42મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.